हेलो। જય સ્વામિનારાયણ। દિવાળીના ઉત્સવમાં આજે અન્નકૂટનો દિવસ છે, મહારાજનું અત્યારે ષોડોપચાર મહાપૂજન થશે। આજે આ પૂજનના યજમાનો રસિકભાઈ વોરા, કરણિકભાઈ રાદડિયા અને સંજયભાઈ પડસાળા એ મહારાજનું પૂજન કરશે। આજે મહારાજને સુંદર નવરંગી વસ્ત્રો ધારણ કરાવ્યા છે આ મહારાજના વાઘાના યજમાન એવા અમારે જતીનભાઈ પટેલ પ્રથમ દિવસે પૂજામાં હતા, પણ આજે એમને પણ યાદ કરીશું। બધા ભક્તો વતી આજે આ ત્રણેય ભક્તો મહારાજનું પૂજન કરશે, તો અત્યારે મહાપૂજનનો પ્રારંભ થશે। બોલો ઘનશ્યામ મહારાજની જય, ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ, ઓમ અવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ, ઓમ અવતારિણે શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ। અથ સ્વસ્તિ વાચનમ્। હરિઃ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ, સ્વસ્તિ ન પૂખા વિશ્વવેદાઃ, સ્વસ્તિ નસ્તાક્ષો અરિષ્ટનેમિઃ, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ। મંત્રાર્થા સફલા સંતુ, સંતુ પૂર્ણમનોરથાઃ, શત્રુણાં બુદ્ધિનાશોસ્તુ, મિત્રાણાં ઉદયસ્તવ। ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ, સુશાંતિર્ભવતુ। સર્વારિષ્ટ સર્વોપદ્રવ શાંતિર્ભવતુ। અથ સંકલ્પઃ। ઓમ વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુઃ, અહં મમ આત્મનઃ, શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત ફલપ્રાપ્ત્યર્થં, સકલ શુભમનોરથ સિદ્ધ્યર્થે, ત્રિવિધ તાપ શમનાર્થે, સહકુટુંબસ્ય ક્ષેમમ આયુહ લાભાર્થે, અનેક કોટિ બ્રહ્માંડ અધીશ્વરસ્ય પૂર્ણ પુરુષોત્તમસ્ય ભગવતઃ શ્રી ઘનશ્યામ મહારાજસ્ય પ્રીત્યર્થં પૂજનમ અદ્ય શુભદિને યથાશક્તિ યથામિલિત ઉપચારદ્રવ્યૈઃ અહં કરિષ્યે। અથ ગણપતિ સ્મરણમ્। વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્હિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે। ઓમ શ્રીમન મહાગણાધિપતયે નમઃ। અથ ધ્યાનમ્। શ્રીકૃષ્ણં દ્વિભુજં કિશોરવયસં, ધાર્મિં સુપદ્મેક્ષણં, સસ્મેરાબ્જમુખં સ્વભક્તસમિતો સિંહાસને રાજિતં, ભક્તે કેસર ચંદનેર બહુવિધેર હારાવતમ સાદિભી પુષ્પે પૂજિતમાદરેણ હૃદયે શુક્લાંબરમ ચિંતયે ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ અથ આસનમ રત્નેન્દ્રે ખચિતે સુવર્ણ રચિતે સિંહાસને ભાસુરે રમ્યે દેવ વિનિર્મિતે વિતતે સોપાન સમ્રાજિતે સિંહાકાર પદાષ્ટકે મૃદુલે દાસેન દત્તમ મયા સદ્ભિરત્કમલે નિવાસિત ઉરુ પ્રેમણા નિષિદ્ધ પ્રભો ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ આસનમ સમર્પયામિ અથ પાદ્યમ મુક્તે સેવિત પાદ પંકજ યુગ પુણ્યાત્મજ શ્રીપતે કારુણ્યેન નિજેન તારિત જન સ્વં નીલકંઠાભિદ ગંગાયા જલમુત્તમં સુરપતે ગંધેન પુષ્પાક્ષતે યુક્તં પાદ્યમિદં સુવર્ણ કલશે સંસ્થં ગૃહાણ પ્રભો ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ પાદ્યમ સમર્પયામિ અથ અર્ઘ્યમ નિત્યમ શેષ વિધીશ દેવ મુનિભી પ્રેમનાર્ચિતાં ગ્રીહરે જાત સાધુ જનાન વૃષસ્ય સુખિન કર્તુમ ગૃહે ત્વં સ્વયં દૂર્વા પત્ર પવિત્ર સર્ષપયવ શ્રીખંડ પુષ્પાક્ષત યુક્તમ કાંચન ભાજનસ્થ મુદકમ યર્ઘ્યમ ગૃહાણત્વિદમ ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ હસ્તયોઃ અર્ઘ્યમ સમર્પયામિ અથ આચમનમ જીવાત્યાંતિકમોક્ષમીશ કૃપયા કર્તુમ ભુવિ ત્વં હરે પ્રાદુર્ભૂય જનેષુ સત્સુ સદય ચૈકાંત ધર્મં દધત પ્રીત્યા વાસિતમુત્તમં સુનલદેર ગંગોદકં શીતલં સ્વામિન્નાચમનીયકં શુભમિદં ગૃહ્ણીષ્વ દત્તં મયા ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ આચમનીયં સમર્પયામિ અથ સ્નાનમ ગંગાયા મુનિભી સહેવ બહુભીર નિત્યં સ્વતંત્ર સ્વયં સ્વામીં સ્નાન કરસુ કેલિ સહિતં ભક્તૈસ્તથા પાર્ષદે શીતં વોષ્ણમિદં યથાતુ સુખદં યુન્મત્ત ગંગાજલં કૃષ્ણ ત્વં વિશદ ગૃહાણ ચ મયા સ્નાનીય મંત્રાર્પિતમ ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ મલાપકર્ષ સ્નાનમ સમર્પયામિ અથ પય સ્નાનમ હરિઃ ઓમ સહસ્રશિરેખા પુરુખઃ સહસ્રાક્ષઃ સહસ્રપાત સ ભૂમિગું સર્વતઃ સ્પૃત્વાત્યતિષ્ઠ દશાંગુલમ કામધેનુ સમુદ્ભૂતમ સર્વેષામપિ જીવનમ યજ્ઞહેતુપયસ્તુભ્યં સ્વામીન સ્નાનાર્થમર્પયે

तिरोहति चंद्रमा मनसो जातश्चक्षोः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत नाभ्या आसीदन्तरिक्षगुं शीष्णोर्द्योः समवर्तत पद्भ्यां भूमिर्दिशः श्रोता तथा लोकान् कल्पयन्न यत्पुरुखेण हविखा देवा यज्ञमतन्वत वसन्तोऽस्यासीदाजं ग्रीक्म इद्म शरद्धवीः सप्तास्यासन् परिधयस्त्रीः सप्तसमिधः कृताः देवा यद्यज्ञं तन्वाना अवदन् पुरुखं पशुम् यज्ञेन यज्ञमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन् तेहनाकं महिमानः सचन्त यत्र पुरवे साध्याः सन्ति देवाः ॐ भगवते श्रीस्वामिनारायणाय नमः महाभिषेकस्नानं समर्पयामि महाभिषेकस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानान्ते याचमनीयं समर्पयामि अथ वस्त्रोपवस्त्रम् निष्कामैर्निजसेविभिः स्वनिरतैर्दत्तानि भक्त्या जने कृष्णस्त्वं कृतवान् प्रबोधि कृपया वस्त्राणि रम्याणि वै कार्पासेन विनिर्मितं घनतरं सूक्ष्मं च वस्त्रद्वयं सौवर्णेन विराजितं शुभमिदम् दत्तं मया स्वीकुरु ॐ भगवते श्रीस्वामिनारायणाय नमः वस्त्रोपवस्त्रं समर्पयामि अथ आभूषणानि रत्नाढ्येरसनाकिरीटकटकस्त्रकुण्डलेश्चोर्मिका मञ्जीराङ्गदशृङ्खलादिभिरहं जाम्बूनदाभूषणे हारेर्मौक्तिकनिर्मितेश्च विविधैर्गुच्छादिभिः शेखरे त्वां भक्त्यात्मजपूजयामि कृपया त्वं श्रीहरे स्वीकुरु ॐ भगवते श्रीस्वामिनारायणाय नमः आभूषणानि समर्पयामि अथ चन्दनाक्षत सद्भिः प्रेमभरेण नित्यमनघे स्वेच्छानुकूलं विभो सर्वाङ्गे गरुचन्दने सुरभिभिर् ब्रह्मात्मभिः पूजिता कर्पूरा गरुकेसरेर्मृगमदे सम्मिश्रितं सुन्दरं कृष्णत्वं शुभचन्दनं मलयजं गृह्णीष्व दत्तं मया श्रीखण्डं चन्दनं दिव्यं गन्धाढ्यं सुमनोहरम् विलेपनं सुरश्रेष्ठ चन्दनं प्रति गृह्यता ॐ भगवते श्रीस्वामिनारायणाय नमः चन्दनं समर्पयामि अथ पुष्पाणि पुष्पमालाञ्च जातीचम्पककर्णिकारकमलै सन्मल्लिकायूथिका मन्दारस्थलपद्मकेतकमः कुन्देश्च पुन्नागजै पुष्पैर्दूषणवर्जितैर्बहुविधैः

ક્ષણમ સમર્પયામિ, હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ, મુખમ પ્રક્ષાલનમ સમર્પયામિ. અથ તાંબુલમ નિત્યમ બ્રાહ્મણ સાધુ પોષણ રત સાંગાત્મ ભક્તે દ્રઢ પંથાનં વિદધન્વિતાશન રત સ્વમ નાગવલ્લીદલમ જાતિ પુષ્પલવંગ પૂગ ખદિરેર જાતિ ફલેલા સુધા ત્વક્કર્પૂર સમન્વિતમ હર ઇદમ ગૃહણીશ્વ દત્તમ મયા. ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ. તાંબુલમ સમર્પયામિ. અથ ફલાર્ઘ્યમ પ્રેમણા પૂજિત પાદ પલ્લવ યુગો રાધારમાભ્યાં સદા ભૂમૌ ભક્ત સુખાય રમ્ય નગરે વૃત્તાલયાખ્યે વસન્. કૃષ્ણ સ્વં પન સામ્ર પૂગ કદલી ખર્જૂર સીતાફલમ નાલિકેર ફલમ તથા મૃતફલમ દિવ્યમ ગૃહાણ પ્રભો. ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ. ફલાર્ઘ્યમ સમર્પયામિ. અથ દક્ષિણા હિરણ્યગર્ભગર્ભસ્થમ હેમબીજમ વિભાવસોહ અનંત પુણ્યફલદમ અત શાંતિમ પ્રયચ્છ મે. ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ. દક્ષિણાં સમર્પયામિ. અથ નિરાજનમ ચતુર્વર્તિ સમાયુક્તમ ઘૃતેન ચ સુપૂરિતમ નિરાજનેન સંતુષ્ટો ભવત્યેવ જગત્પતે. જય સદગુરુ સ્વામી પ્રભુ. જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ ભળવંત બહુ નામી. પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધરાથી, ચરણે શીશ ધરાથી દુખ નાખ્યા તોડી. પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી, પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા ભગણિત નર નારી. પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા વિનાશી, પ્રભુ કરતા વિનાશી અડસઠ તીરથ ચરણે, અડસઠ તીરથ ચરણે ટૂટી ગયા કાશી. પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી, કાળ કર્મ सखा त्वमेव विद्या દ્રવિડમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ નિજાશ્રિતાનાં સકલાર્થિહંતા સદ્ધર્મ ભક્તે રવનમ વિદાતા દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોતુ કૃષ્ણો ખિલ મંગલમ નઃ સહજાનંદ સ્વામી મહારાજની જય ઓ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ નમસ્કારાન સમર્પયામિ અથ મંત્ર પુષ્પાંજલિમ ચરણ કમલ યુગ્મમ પંકજે પૂજયિત્વા કનક કમલ માલાં કંઠદેશેર્પયિત્વા શિરસિ વિનિહિતોયમ મંત્ર પુષ્પાંજલિસ્તે હૃદય કમલ મધ્યે દેવહર્ષમ તનોતુ નાનાવિધાનિ પુષ્પાણિ યથા કાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિર્મયા દત્તો ગૃહાણ પરમેશ્વર ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ અથ અષ્ટરાજોપચારાન અથ છત્રમ શશી પ્રભમ કાંચન દંડમંડિતમ પ્રવાલ મુક્તામણિ વિદ્રુમાવૃતમ પ્રભો જગન્નાથ દયાનિધે ભવાન ગૃહણાતુ છત્રમ શિરસિ પ્રકલ્પિતમ ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ છત્રમ છાદયામિ અથ ચામરમ શ્વેતે શરચંદ્રમયુખસન્નિભે માણિક્યરત્નદ્યુતિદંડમંજુલે પ્રીત્યા ભવંતમ મનસા શ્રિયપતે શ્રીચામરેર્વે પરિવિજયામ્યહમ ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ ચામરમ સમર્પયામિ અથ વ્યજનમ નક્ષત્રરાજેન્દુમરીચિશુભ્રે નક્ષત્રપૈલાગરુવાસિતેશ્ચ નક્ષત્રિણં વિષ્ણુમહં ભવંતં શ્રીતાલવૃત્તે પરિવિજયામિ ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ વ્યજનં વિંજયામિ અથ દર્પણમ કર્પૂરકુંદેન્દુકરાવદાંતમ ગોરંતવેદૂર્યયુતમ મનોજ્ઞમ પ્રકલ્પિતમ તે વદનાભુજાગ્રે લક્ષ્મીપતે સ્વીકુરુ દર્પણમ શુભમ ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ દર્પણમ દર્શયામિ અથ સૂર્યમુખીમ દધશ્ચ કંઠે તનુતૌલસીમ સ્રજમ સનામ પાણૌ જપમાલિકાં તથા સચંદ્રમધ્યોર્ધ્વતમાલપત્રકઃ સવર્ણિવેશો વતુ ધર્મનંદનઃ ॐ भगवते श्री स्वामी नारायणाय नमः सूर्यमुखीं दर्शयामि अथ गीतवाद्यम् मेरे तो तुम जीवन बाल मुकुंद मेरे तो तुम जीवन बाल मुकुंद मेरे तो तुम जीवन बाल मुकुंद भावन पिया प्रीतम सुख कंदा पिया प्रीतम सुख कंदा जीवन बाल मुकुंद मेरे तो डूब जीवन बाल સહજાનંદ સ્વામી મહારાજની જય. અથ પ્રાર્થના. આવાહનમ ન જાનામિ ન જાનામિ તવાર્ચનમ પૂજામ ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શનાત અપરાધ સહસ્રાણિ ક્રિયંતે અહર્નિશં મયા દાસોયમિતિ માં મત્વા ક્ષમસ્વ પરમેશ્વર. ઓમ ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ. પ્રાર્થના પૂર્વકમ નમસ્કારાન સમર્પયામિ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. બોલો ઘનશ્યામ મહારાજ જે રોજ ભગવાન ના દર્શન નો નિયમ રાખે છે ને એને એવો આ નવ વર્ષ છે નિયમ રાખજો. હા દુઃખ કાઢવા હોય તો હવે અહીંયા આપણે હરિ સ્મૃતિના પાઠ થશે. ઓલું પ્રકરણ છે તો પછી બોલવું છે ને જમતા જોયા છે પુદર પુદર પડ્યા છે એ અન્નકૂટમાં બોલશું જમતા જોયા છે એ વખતે એકાદું અન્નકૂટનું પદ બોલી પછી આ બોલશું કા હરિસ્મૃતિ ચોથો આવે છે ને લગભગ ચોથો દ્રગે દીઠા છે. પછી વાજા લઈ વિધ વિધના કૈરું ગવૈયે ગાન, તે ભેળા ભળી હરિ ત્રોણે ત્રુગટિતાન, સંત સૌ ઉભા થઈ રચો મનોહર રાસ, ફરે કરી કીર્તનને તે ભેળા ફરે અવિનાશ, દીવો દીવીને જવાળે દ્રગે દીઠા છે, હાંડી ફાનસે રૂપાળે દ્રગે દીઠા છે, જાડ મેતા બહુ જાશે દ્રગે દીઠા છે, શશિ સૂરજને પ્રકાશે દ્રગે દીઠા છે, બળતી અગ્નિ બપોરીએ દયમ દ્રગે દીઠા છે, ગમતી દેહ ઘણું ગોરીએ દ્રગે દીઠા છે, ઉઘડી રાત ઉડું ગણ તેજે દ્રગે દીઠા છે, હવિના ઉજાસે બીજે દ્રગે દીઠા છે, વસંતે વસ્ત્ર પહેરી વાસંતી દ્રગે દીઠા છે, ખાઈતે ખેલ કરતા યતિ દ્રગે દીઠા છે, હે અબીર ગોલા ના ખતા દ્રગે દીઠા છે, શોભા ન જાય કઈ ભા ખતા દ્રગે દીઠા છે, કર લઈ ગુલાલ ગોટા દ્રગે દીઠા છે, નાખે નિજ જન પર જોઈ મોટા દ્રગે દીઠા છે, વળી પિચકારી ના ખતા દ્રગે દીઠા છે, કરતા ખેલ બહુ મન ગમતા દ્રગે દીઠા છે, રંગતા સણી તાંબળીએ દ્રગે દીઠા છે, ઘણો ભરી ગાગરડીએ દ્રગે દીઠા છે, રંગ ભીનો રમતા રંગે દ્રગે દીઠા છે, પોતાના સખા સંગે દ્રગે દીઠા છે, સર્વે સખા રસ બસ કરતા દ્રગે દીઠા છે, દઈ તાળી ધૂન ઓચરતા દ્રગે દીઠા છે, રમતા વસ્ત્ર અંગના દ્રગે દીઠા છે, થયા સર્વે રાતા રંગના દ્રગે દીઠા છે, કર ચરણ મુખ રંગે લે દ્રગે દીઠા છે, શોભે આંખો તેજ ભરે લે દ્રગે દીઠા છે, રમતા કુસ્તી મલની સાથે દ્રગે દીઠા છે, નાવા જાતા સંત સંગાથે દ્રગે દીઠા છે, ચૈડા ઘણે મૂલે હરિ ઘોડે દ્રગે દીઠા છે, સર્વે સખા ચાલ્યા જોડે દ્રગે દીઠા છે, નાયા નિર્મળ જળમાં જઈ દ્રગે દીઠા છે, ત્યાં કરી લીળા કઈ દ્રગે દીઠા છે, નાતા નાતા સખા સાથે દ્રગે દીઠા છે, બહુ નીર ઉછાળે હાય થે દ્રગે દીઠા છે, પછે નાહી નિસર્યા બારે દ્રગે દીઠા છે, પેરા કોરા વસ્ત્ર ત્યારે દ્રગે દીઠા છે, કૈરો કુમકુમ નો ચાંદલો દ્રગે દીઠા છે, બહુ શોભે છે તે ભલો દ્રગે દીઠા છે, નાહી નાથ આવ્યા ઉતારે દ્રગે દીઠા છે, કૈરા દાસે દર્શન ત્યારે દ્રગે દીઠા છે, નાતા નદીન દતડાવે દ્રગે દીઠા છે, કુંડ કુવા સાગર વાયવે દ્રગે દીઠા છે, સમયા ઉત્સવ કરતા દ્રગે દીઠા છે, મેળા માહી ઘોડે ફરતા દ્રગે દીઠા છે, મહારુદ્રયતિ રુદ્ર માહી દ્રગે દીઠા છે, કરી ચોરાસી પણ તાહી દ્રગે દીઠા છે, બ્રહ્મ ભોજન કરાવ્યા ભારે દ્રગે દીઠા છે, ખટ માસ સુધી એક વાર દ્રગે દીઠા છે, કૈરો વૃંદાનો ત્યાં વિવા દ્રગે દીઠા છે, ફૈરા ફૂલે કા માયે વા દ્રગે દીઠા છે, ધરી ઠાલય લૌકિકયાસી દ્રગે દીઠા છે, છડી લાકડી વળી મનસી દ્રગે દીઠા છે, ખેલ સાંગ કમાન તીરે દ્રગે દીઠા છે, બાંધો કટાર મહાવીરે દ્રગે દીઠા છે, વેચક જબ કટારી એ દ્રગે દીઠા છે, છત્ર ચામર અબદા ગરીએ દ્રગે દીઠા છે, વળી ચાલતા હરી વાટે દ્રગે દીઠા છે, સરિતા સાગર ને ઘાટે દ્રગે દીઠા છે, રસ્તે વણ રસ્તે વિચરતા દ્રગે દીઠા છે, વળી રાત દિવસે ફરતા દ્રગે દીઠા છે, ટાઢ તડકા માં સંઘ સાથે દ્રગે દીઠા છે, ચાલે મેઘ વરસતા માથે દ્રગે દીઠા છે, આંબા આંબલી છાયડે દ્રગે દીઠા છે, આસો પાલવ પીપર વડે દ્રગે દીઠા છે, પીપળ બકુલ બોર સળીએ દ્રગે દીઠા છે, બીજા બહુ તરુ બોરળીએ દ્રગે દીઠા છે, ઠાકોર મંદિર કરવા કાજે દ્રગે દીઠા છે, લીધી માથે ઈટ મહારાજે દ્રગે દીઠા છે, પથ્થર કેલ મૃતિકા માથે દ્રગે દીઠા છે, લઈ ચાલે સખા સાથે દ્રગે દીઠા છે, એમ હરિ મંદિર કરાવી દ્રગે દીઠા છે, માઈ મૂર્તિઓ પધરાવી દ્રગે દીઠા છે, વળી હરિ મંદિર ને ફરતા દ્રગે દીઠા છે, સો સો પ્રદક્ષિણા કરતા દ્રગે દીઠા છે, જોતા મૂર્તિ સુંદર સારી દ્રગે દીઠા છે, ધાતુ પાષાણ પટ પ્યારી દ્રગે દીઠા છે, તેને દંડવત જો કરતા દ્રગે દીઠા છે, વળી સામું જોઈ બહુ રેતા દ્રગે દીઠા છે, જમતા પ્રસાદી બહુ પ્રીતે દ્રગે દીઠા છે, તુલસી દર નિર્મળ સમિતે દ્રગે દીઠા છે, પિતા દૂધ પડતો દોરો દ્રગે દીઠા છે, પીધું ઘૃત ભરી કટોરો દ્રગે દીઠા છે, વળી ઉત્સવ સમયા માહી દ્રગે દીઠા છે, આવ્યા દાસ હજારો ત્યાં દ્રગે દીઠા છે, કરે દર્શન પૂજા દાસ દ્રગે દીઠા છે તેનું ગ્રહણ કરે અવિનાશ દ્રગે દીઠા છે પૂજી સ્પર્શી લાવો લીધો દ્રગે દીઠા છે તેણે જન્મ સુફળ કરી લીધો દ્રગે દીઠા છે જોઈ નાથ સમાધિ થઈ દ્રગે દીઠા છે પડ્યા પ્રાણ નાળી વિના કઈ દ્રગે દીઠા છે નાવે સમાધિથી બારે દ્રગે દીઠા છે ભણ ભણે વેદ ઉચ્ચારે દ્રગે દીઠા છે વળી દેખે અક્ષર ધામ દ્રગે દીઠા છે લીએ ગોલોક નું નામ દ્રગે દીઠા છે શ્વેત દીપ વૈકુંઠ દેખે દ્રગે દીઠા છે બ્રહ્મપુર કૈલાસ પેખે દ્રગે દીઠા છે વળી વિશાળા ના વાસી દ્રગે દીઠા છે દેખે છે જનતે સુખ રાશી દ્રગે દીઠા છે જગાડે સમાધિ થી જ્યારે દ્રગે દીઠા છે કરે વાત ધામની ત્યારે દ્રગે દીઠા છે એ સાંભળી સુખ ધામ દ્રગે દીઠા છે હસે મંદ મંદ ઘન શ્યામ દ્રગે દીઠા છે મુમુક્ષો ને સાધુ કરતા દ્રગે દીઠા છે નંદ પદવી નામ ધરતા દ્રગે દીઠા છે કહે દેશ પ્રદેશ ફરજો દ્રગે દીઠા છે સ્વામી નારાયણ મોચરજો દ્રગે દીઠા છે કથા કીર્તન જે કાવે દ્રગે દીઠા છે સુણે હરે હરે કરી ભાવે દ્રગે દીઠા છે એ કથા કીર્તન કાવ્ય કવિની સાંભળતા દ્રગે દીઠા છે માળા તુલસીની ફેરવતા દ્રગે દીઠા છે સુખડ સૂત્રની પણ સારી દ્રગે દીઠા છે ફૂલમાળા પર બલિહારી દ્રગે દીઠા છે શેરપુર ગામ ઘોષે દ્રગે દીઠા છે ફૂલવાડી વાડી ને સે દ્રગે દીઠા છે ખેત્રખાળામાં મહારાજ દ્રગે દીઠા છે તેના કામ કરાવા કાજ દ્રગે દીઠા છે રાજા રાંક ને ભુવને દ્રગે દીઠા છે શેઠ સાહુકાર ને સદને દ્રગે દીઠા છે લોક પટેલ ને ઘેરે દ્રગે દીઠા છે બ્રહ્મ સભા માં બહુ વેરે દ્રગે દીઠા છે કોઈ રોગી જોગી જાણી દ્રગે દીઠા છે જાય પોતે તિયા તાણી દ્રગે દીઠા છે ખરી ખબર એની લેતા દ્રગે દીઠા છે દે સુખ થાય જે દેતા દ્રગે દીઠા છે ભૂખો પ્યાસો હોય કોઈ પ્રાણી દ્રગે દીઠા છે આપે અન જળ દુખ્યો જાણી દ્રગે દીઠા છે ઉપર દયા ઘણી દ્રગે દીઠા છે જેનો કોઈ ન હોય ધણી દ્રગે દીઠા છે વળી મોટા ના મોબતી દ્રગે દીઠા છે જન સારા ના સોબતી દ્રગે દીઠા છે જાતા વિવા વરા માહી દ્રગે દીઠા છે જઈ આવે પોતે ત્યાં દ્રગે દીઠા બેઠા છે, કેને ઘેર થયા મહેમાન દ્રગે દીઠા છે, કર્યું બહુ તેણે સન્માન દ્રગે દીઠા છે, વળી મહેમાન રાખતા દ્રગે દીઠા છે, તેની અવળાઈ સાખતા દ્રગે દીઠા છે, માંદાને જોવા જાતા દ્રગે દીઠા છે, વળી વઢતા ને વારતા દ્રગે દીઠા છે, ખાવામાં ધ્યાન રાખતા નથી ને માંદા પડી જાવ એમ મહારાજ કહેતા, જે હોય મરો ખાવા ને પછી માંદા પડો, બે જણા ખોટી થાય દવા પાણી આ તે બધું સબળ નિર્બળ ને સંતાપે દ્રગે દીઠા છે, તે તો ખમી ન શકે આપે દ્રગે દીઠા છે, દુખી ગરીબ ની ગમ લેવી દ્રગે દીઠા છે, હરિની સહજ પ્રકૃતિ એવી દ્રગે દીઠા છે, કેને પ્રસાદી આપતા દ્રગે દીઠા છે, દર્શન દઈ દુઃખ કાપતા દ્રગે દીઠા છે, કેને ફૂલ હાર દિયે વસ્ત્ર દ્રગે દીઠા છે, ઘોડા ઘરેણા ને શસ્ત્ર દ્રગે દીઠા છે, કેને ગાયો મહિષી રૂપૈયા દ્રગે દીઠા છે, કોરી કણ ન જાય કયા દ્રગે દીઠા છે, એ મહુને જમાડે સાધુને સુખકારી દ્રગે દીઠા છે, જમે સાંખ્ય યોગી સંસારી દ્રગે દીઠા છે, બ્રાહ્મણ બ્રહ્મચારી ભેખધારી દ્રગે દીઠા છે, જમાડા રંક મૌ નર નારી દ્રગે દીઠા છે, મૌને વસ્ત્ર રૂપિયા દીધા દ્રગે દીઠા છે, બહુ દુખિયા સુખિયા કીધા દ્રગે દીઠા છે, મૌ એટલે શું છે, મૌ ને મૌ ગરીબ, આ ગરીબ ને મૌ ને વસ્ત્ર રૂપિયા દીધા દ્રગે દીઠા, બહુ દુખિયા સુખિયા કીધા દ્રગે દીઠા છે, ભટ ચારણ ઢાઢી લંગા દ્રગે દીઠા છે, રાવણ રાસડિયા જનમંગા દ્રગે દીઠા છે, તેને વસ્ત્ર ઘરેડા ઘોડા દ્રગે દીઠા છે, આપા ઘણા નહીં કઈ થોડા દ્રગે દીઠા છે, વાયવ કુંડ કુવા તળાવે દ્રગે દીઠા છે, તે તો પ્રભુ પોય તે ગળાવે દ્રગે દીઠા છે, પર્વ સદા વ્રત બંધાવા દ્રગે દીઠા છે, પાના વટે અન્ન ભાઈવા દ્રગે દીઠા છે, જ્ઞાન વૈરાગ્ય ને ધર્મ દ્રગે દીઠા છે, કેતા ભક્તિ નો વળી મર્મ દ્રગે દીઠા છે, પંચ વિષય પરાજય કરી દ્રગે દીઠા છે, જીવને ભજાવતા હરી દ્રગે દીઠા છે, કેને કે કેવું ઘટે તે કેતા દ્રગે દીઠા છે, કોઈનું સાંભળી પણ લેતા દ્રગે દીઠા છે, હસતા રમતા નાતા ખાતા દ્રગે દીઠા છે, ઘોડા ખેલાવી પુદળી ફરતા દ્રગે, ઘોડા ખેલવી ફૂદડી ફરતા દ્રગે દીઠા છે, ધીરા ઉતાવળા પગ ધરતા દ્રગે દીઠા છે, વળી કરના લટકા કરતા દ્રગે દીઠા છે, જાતા વળતા ગાતા કેતા દ્રગે દીઠા છે, નીર ખીર અમીર રસ પીતા દ્રગે દીઠા છે, આસન કર કરતા મોન ગ્રહે તા દ્રગે દીઠા છે ઉદાસી રહે સુઈ જાગતા દ્રગે દીઠા છે પ્રકરણ ફેરી ધર્મ થાપતા દ્રગે દીઠા છે કરતા નિજ જન ને નિમરતા દ્રગે દીઠા છે ગીરી ગહવર વન ઉપવને દ્રગે દીઠા છે જોયા દેશ પ્રદેશ જીવન ને દ્રગે દીઠા છે તાપસ વેશે કેશ શીશે દ્રગે દીઠા છે એમ જીવ બહુ ઉપદેશે દ્રગે દીઠા છે નાસાગ્રે વૃત્તિ વણ સમરતિ દ્રગે દીઠા છે આંખ મટકું પણ ન ભરતી દ્રગે દીઠા છે પ્રાણાયામ કરતા યોગ શીખતા દ્રગે દીઠા છે યોગ કળા દેખાડી દેતા દ્રગે દીઠા છે એવી અનેક કરોડી રીતે દ્રગે દીઠા છે ચિંતવું છું મૂર્તિ ચિતે દ્રગે દીઠા છે સુતા બેઠા ને જાગતા દ્રગે દીઠા છે જાયદન એ ચિંતવતા દ્રગે દીઠા છે તેણે રહે છે અતિ આનંદ દ્રગે દીઠા છે એમ કહે નિષ્કુળાનંદ દ્રગે દીઠા છે એમ કહે નિષ્કુળાનંદ દ્રગે દીઠા છે ઇતિ શ્રી હરિસ્મૃતિ મધ્યે ચતુર્થ ચિંતામણી સહજાનંદ સ્વામી મહારાજની જય આપણે હજી પાંચ છ ને હા ત્રણ છે ને કારણ કે અનુકૂળ વખતે દર્શન કરતા હોય બધા આજે આ પાંચ બોલ લેવી તો કાલ છ ને હાથ આવી જાય ને એક ત્રીજી બાકી છે એ આવી જાય પૂરી ખબર માટે આપણે પૂરું કરી દેવું કે આજે પાછું બોલશો ને આજે એક જ બોલ લેવું આજે જય સ્વામિનારાયણ. પહેલાં ભક્તજનો, અત્યારે મહારાજની સન્મુખ અન્નકૂટ પૂરાઈ રહ્યો છે, તૈયારી બધી ચાલે છે. તો હવે 10:30 વાગે ફરીવાર અન્નકૂટ દર્શન માટે લાઈવ થશે. જય સ્વામી.